શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 42મો. શિવરામ વિપ્ર પૂછે છે, હે જગદગુરુ, જે મનુષ્યો ચાર વર્ણથી પણ ભિન્ન અને તેનાથી હીન જાતિના છે, તેમના ધર્મો તેમજ ચોરી કરવાની વૃત્તિવાળા ભીલ આદિકના જે ધર્મો હોય તે મને સંભળાવો. ત્યારે ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, ચાર વર્ણથી ભિન્ન સૂત, વૈદેહક આદિક જનોઈ તથા ભીલ, શક, કંક આદિ ચોરવૃત્તિવાળા મનુષ્યોએ પોતાના હિત માટે માતા પિતા, ગુરુ તથા બ્રહ્મચારી આદિ આશ્રમવાસીઓની તેમજ પોતાના રાજાની સેવા કરવી તે શંકર જાતિના સૂતાદિ સર્વે જનોની આજીવિકા વૃત્તિ તે કુળની પરંપરા પ્રમાણે જાણવી, પરંતુ તેમાં હિંસા અને ચોરીનો સર્વથા ત્યાગ કરવો, કારણ કે કોઈ પણ જીવની હિંસા ન કરવી, સત્ય બોલવું, ક્રોધ ન કરવો, પવિત્રપણે રહેવું અને કોઈનો દ્રોહ ન કરવો, આ સર્વે ધર્મો સૌ કોઈ જનોને માટે સામાન્યપણે પાળવાના કહ્યા છે. તેમજ સુતાદિક વર્ણશંકર જાતિના સર્વેજનોએ પિતૃયજ્ઞ કરવા, કૂવા ગળાવવા, ધર્મશાળા બંધાવવી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપવા, વળી ધનાઢ્ય એવા સર્વેજનોએ સર્વે યજ્ઞોના નિમિત્તે દક્ષિણાઓ આપવી, અન્ન વસ્ત્રાદિકથી પુત્ર પત્ની આદિ પુષ્યવર્ગનું પોષણ કરવું. સૌ કોઈએ પણ સર્વે પ્રકારના પ્રાણીઓની મધ્યે સ્ત્રી જાતિનો તો કોઈ પણ પ્રકારે વધ ન કરવો. પોતાની સાથે યુદ્ધ કરનાર આતતાઈનો વધ કરવામાં દોષ નથી. કોઈ પણ પરસ્ત્રીનો બળાત્કારે ઉપભોગ ન કરવો. ગાય, સંત અને બ્રાહ્મણનું રક્ષણ કરવા, પોતાના શરીરની પરવા કર્યા વિના તેની સામે યુદ્ધ કરી તેમનું રક્ષણ કરવું. તપસ્વી, બાળક અને ભયભીત વ્યક્તિનો ક્યારેય ઘાત ન કરવો. પોતાનું સર્વસ્વનું દાન કરી તપસ્વીઓની સેવા સર્વ પ્રકારે કરવી. અન્ન, ફળ અને જળથી અતિથિઓનો સત્કાર કરવો. દેવતા, પિતૃ અને બ્રાહ્મણોને સત્કારવા અને ભાવથી પૂજા કરવી. તેઓને જે પીડા આપે તેમને યથાયોગ્ય શિક્ષા પણ કરવી. બીજાના ખેતરમાંથી ધાન્યની ચોરી ન કરવી. કોઈની આજીવિકાના સાધનોનો નાશ ન કરવો. વળી તે ભીલ આદિકજનોએ સંત પુરુષોની આજ્ઞાનું ઉલ્લંઘન મનથી પણ ક્યારેય ન કરવું. જો સંતની અવજ્ઞા થાય તો તેણે કરેલા સુકૃતો મૂળ સહિત નાશ પામે છે, તેમાં કોઈ સંશય નથી. હે વિપ્ર, આ પ્રમાણે અમે તમને શંકર જાતિના અને ભીલ આદિક ચોર જાતિના આ લોકમાં સુખને આપનારા, હિતકારી અને પરલોકમાં મંગળ કરનારા સર્વે ધર્મો યથાશાસ્ત્ર કહ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહેલા ધર્મો સાંભળી પ્રસન્ન થયેલા શિવરામ વિપ્ર ભગવાન શ્રીહરિને ફરી પૂછવા લાગ્યા કે, હે સ્વામીન, તમોએ વર્ણ તથા આશ્રમોના ધર્મો અને તેનાથી બહાર વર્તતા શંકર જાતિના સર્વે ધર્મો પૃથક પૃથક કરી અનુક્રમે કહ્યા. હે વિભો, હવે આ લોકમાં બ્રાહ્મણાદિ સર્વે મનુષ્યોને ક્યારેક કોઈ પાપનો સંભવ થઈ જાય ત્યારે જે પ્રાયશ્ચિત્ત વિધિ કરવાનો કહ્યો હોય તે સાંભળવા ઈચ્છું છું. તેથી હે જગદગુરુ, મનુષ્યોએ સર્વ પ્રકારે મહાપાપ કે અલ્પ પાપોના કરવા યોગ્ય સર્વે પ્રાયશ્ચિત્ત મને સંભળાવો. હે સ્વામીન, તે પ્રાયશ્ચિત્તમાં કરવા યોગ્ય કૃચ્છરાદિ સર્વે વ્રતોના લક્ષણો પણ કૃપા કરીને મને કહો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ઉદાર બુદ્ધિવાળા શિવરામ વિપ્રે સમગ્ર ધર્મરહસ્યને જાણવા પ્રશ્ન કર્યો ત્યારે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થઈ તે વિપ્રને યથાશાસ્ત્ર વચનો કહેવા લાગ્યા. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ શંકર જાતિના ધર્મોનું નિરૂપણ કર્યું એ નામે 42મો અધ્યાય પૂર્ણ થયો.